શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય નવમો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે દશે દિશાઓમાં પ્રસરેલી સત્કીર્ણી અતિશય શોભાને ધારણ કરતા ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના ભક્તજનોને અતિશય આનંદ ઉપજાવતા થકા કાલવાણી ગામમાં 2 માસ પર્યંત નિવાસ કરીને રહ્યા. પીપલાણા ગામથી નરસિંહ વિપ્ર અને આખા ગામથી નારાયણજી વિપ્ર તે બંને ભક્તો એક સાથે કાલવાણી ગામે પધાર્યા. હે રાજન, તે બંને ભક્તોએ શ્રીહરિને પોતાના ગામમાં પધારવાની એક સાથે જ પ્રાર્થના કરી. તે સમયે પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિએ તેમની પ્રાર્થના સ્વીકારી તેમના ગામે આવવાની પ્રતિજ્ઞા કરી. પછી શ્રીહરિ કાલવાણીમાં પ્રબોધનીનો ઉત્સવ કરી મુકુંદ બ્રહ્મચારી તથા મુક્તાનંદ સ્વામી વગેરે શિષ્યવૃંદની સાથે ત્યાંથી નીકળી ઓજસ્વતી નદીને કિનારે આવેલ આખા ગામે પધાર્યા. તેવી જ રીતે તેને તે જ દિવસે જ બીજા સ્વરૂપે પીપલાણા ગામે પણ પધાર્યા. હે રાજન, આ પ્રમાણે સમર્થ શ્રીહરિ 2 સ્વરૂપ ધારણ કરી 6 માસ સુધી બંને ગામમાં નિવાસ કરીને રહ્યા. હે રાજન, તે આખા અને પીપલાણામાં ભક્તજનો શ્રીહરિની સેવા કરવા લાગ્યા. તેમાં નારાયણજી, રામજી, ગોવિંદ, કુંવરજી, નરસિંહ, પરમાનંદ, કલ્યાણ, કલો અને રઘુ આદિ અનેક વિપ્ર ભક્તો તથા અન્ય ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર જાતિના ભક્તો પણ પ્રીતિપૂર્વક શ્રીહરિની સેવા કરતા હતા. અને બહેનોમાં જીવા, લાડીની, મીઠી, રૂકમા, લાડુ આદિ અનેક સ્ત્રી ભક્તો પણ ભક્તિભાવપૂર્વક શ્રીહરિની સેવા કરતા હતા. ઉપરોક્ત સર્વે નરનારી ભક્તજનો કાળ, કર્મ અને યમના ત્રાસથી મુક્ત કરવામાં ચતુર અને સમર્થ એવા ભગવાન શ્રીહરિની અપાર કરુણાથી સમાધિમાં સ્વતંત્રતા પામ્યા હતા. તે સમયે શ્રીહરિએ પીપલાણામાં કાર્તિક સુદ પૂર્ણિમાને દિવસે ભક્તિમાતાના જન્મોત્સવની સાથે મોટો ઉત્સવ ઉજવ્યો. તે ઉત્સવ નિમિત્તે સર્વે ભક્તજનોએ વસ્ત્ર, આભૂષણ, ધન આદિ ઉપહારોની સાથે ચંદન પુષ્પાદિકથી શ્રીહરિનું પૂજન કર્યું. હે રાજન, તે સમયે ઉદાર બુદ્ધિવાળા નરસિંહ વિપ્રે ભગવાન શ્રીહરિની આગળ મોટો ધનનો ઢગલો કર્યો. તે જોઈ સર્વે અતિશય વિસ્મય પામ્યા અને તે ધનથી શ્રીહરિએ ઓજસ્વતી નદીને કિનારે મોટા વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કર્યું. તેમાં દેશાંતરોમાંથી 1000 ભક્તજનો પધાર્યા અને શ્રીહરિએ ઉત્તમ વિદ્વાન બ્રાહ્મણો પાસે વિધિવત યજ્ઞકુંડ અને મંડપાદિની રચના કરાવી અને ઉત્તમ મહામૂલ્ય ઉપચારોથી ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કર્યું. હે રાજન, તે યજ્ઞમાં શ્રીહરિના નિમંત્રણથી વેદ, શાસ્ત્રો અને પુરાણોમાં પારંગત તથા શ્રૌત અને સ્માર્તકર્મો કરવામાં નિષ્ણાંત 1000 વિદ્વાન બ્રાહ્મણો પધાર્યા. તે સમયે ભગવાન શ્રીહરિ તે વિદ્વાનોમાંથી કોઈ વિપ્ર પાસે વૈષ્ણવી ગાયત્રીનો જપ કરાવતા તો કોઈ વિપ્ર પાસે 12 અક્ષરના મંત્રનો જપ કરાવતા તો કોઈ વિપ્રો પાસે 6 અક્ષરના મંત્રનો જપ કરાવતા કોઈની પાસે વિષ્ણુના 8 અક્ષર મંત્રનો જપ કરાવતા તો કોઈની પાસે વિષ્ણુ સૂક્તનો પાઠ કરાવતા કોઈની પાસે લક્ષ્મી સૂક્તનો તો કોઈની પાસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરાવતા કોઈ વિપ્ર પાસે નારાયણ કવચનો પાઠ તો કોઈ બ્રાહ્મણ પાસે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરાવતા કોઈ બ્રાહ્મણ પાસે શ્રીહરિ શ્રીમદ ભાગવત પુરાણનો પાઠ કરાવતા તો કોઈ પાસે માત્ર 1 દશમ સ્કંધનો પાઠ કરાવતા કોઈની પાસે વાસુદેવ મહાત્મ્યનો પાઠ કરાવતા તો કોઈ વિપ્રો પાસે કઠવલ્લી અને મુંડક ઉપનિષદોનો પાઠ કરાવતા તેમજ કેટલાક બ્રાહ્મણો પાસે પોતાના સામવેદની પારાયણ પણ કરાવતા હતા. અને સ્વયં ભગવાન શ્રીહરિ શ્રીકૃષ્ણના 8 અક્ષર મંત્રનો જપ કરતા હતા. હે રાજન, આ રીતે ભગવાન શ્રીહરિએ વિષ્ણુયાગમાં આહુતિઓ અર્પણ કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરી હજારો વિપ્રોને ભોજન કરાવ્યા. ત્યાર પછી તેઓને વસ્ત્ર, આભૂષણ, ધન વગેરે તથા અન્ય મનોવાંછિત પદાર્થોના દાન કર્યા. તેવી જ રીતે શ્રીહરિએ સેંકડો વિપ્રોને કન્યાદાન અર્થે તથા વિપ્ર બટુકોના ઉપનયન સંસ્કારને અર્થે ઘણા ધનનું દાન કર્યું. વળી ભગવાન શ્રીહરિએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સેંકડો દૂજણી ગાયોના પાત્ર વિપ્રોને દાન કર્યા તથા રથ, અશ્વ, પાલખી, ગાડું આદિ વાહનોના તથા સુવર્ણ મુદ્રિકાના પણ પાત્ર વિપ્રોને ખૂબ જ દાન કર્યા. હે રાજન, પછી શ્રીહરિએ સૌરાષ્ટ્ર દેશના તથા અન્ય આવેલા હજારો બ્રાહ્મણોને 6 માસ પર્યંત ઈચ્છિત ભોજનો કરાવી તૃપ્ત કર્યા. હે રાજન, મનુષ્યોથી ન થઈ શકે તેવા લીલાચરિત્રોને કરતા ભગવાન શ્રીહરિ ભક્તજનોને આનંદ ઉપજાવતા જેઠ સુદ દશમના શુભ દિવસે દશેરા ઉત્સવ ઉજવી આખા અને પીપલાણા ગામેથી નીકળી એક સ્વરૂપે મેઘપુર પ્રત્યે જવા નીકળ્યા. તે સમયે પોતાને વળાવવા પાછળ અનુસરતા નરસિંહ વિપ્ર આદિ ભક્તોને પાછા વાળી મેઘપુર ગામેથી પોતાને લેવા આવેલા ભક્તોની પ્રાર્થના સાંભળી તેઓની સાથે ભગવાન શ્રીહરિ મેઘપુર પધાર્યા. હે રાજન, તે મેઘપુરમાં જેઠો, રઘુનાથ વગેરે બ્રાહ્મણો અને ભાટજ્ઞાતિના અમરસિંહ ભક્ત પોતાના પુત્ર રણછોડ, નંદ તથા કૃષ્ણ આદિકે પરિવાર સાથે શ્રીહરિનું સેવન કર્યું. રામજી, જીવો અને નારાયણજી આદિ સોની ભક્તો તથા લાડકી, વાલી આદિ સ્ત્રી ભક્તો પણ શ્રીહરિની સેવા કરતી હતી. હે જનાધીપ, મેઘપુરના આ સર્વે ભક્તજનો ભગવાન શ્રી નારાયણની નિરતિશય દયાના કારણે અનેક પ્રકારની યોગકળાઓમાં સ્વતંત્રતા પામ્યા હતા. ત્યાં નિવાસ દરમિયાન રવજી નામના બ્રાહ્મણને બહુ દ્રવ્ય આપી ભગવાન શ્રીહરિએ ઋણના દુઃખમાંથી મુક્ત કર્યો હતો. હે રાજન, આ પ્રમાણે પોતાનો પ્રતાપ વિસ્તારતા શ્રીહરિ મેઘપુરમાં 2 માસ પર્યંત નિવાસ કરીને રહ્યા. પછી ત્યાંથી માણાવદર નગરમાં પધાર્યા. ત્યાં મયારામ વિપ્રને ઘેર ઉતારો કર્યો. ત્યાર પછી મયારામ વિપ્ર નાના ભાઈ ગોવિંદરામ વિપ્રને સાથે રાખી શ્રીહરિનું પૂજન કરી સેવા કરવા લાગ્યા અને આંબો, જીવો, શ્યામજી, કલ્યાણજી, લક્ષ્મણ અને જસો આદિ વૈશ્ય ભક્તજનો હતા તે પણ અતિ હર્ષથી શ્રીહરિની સેવા પૂજા કરવા લાગ્યા. બીજી બહેનો ભક્તો મીઠી, રત્નવતી આદિ સ્ત્રીઓ હતી તે પણ ભગવાન શ્રીહરિની પ્રતિદિન પ્રેમથી સેવા કરવા લાગ્યા. હે રાજન, ચારે તરફ પોતાનો યશ વિસ્તારતા અને ભક્તજનોને ખૂબ જ આનંદ ઉપજાવતા શ્રી નારાયણ મુનિએ પૂર્વે જેમ માંગરોળપુરમાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવ્યો હતો તેવો જ મોટો ઉત્સવ માણાવદરમાં સંવત 1860ના શ્રાવણવદ અષ્ટમીના દિવસે ઉજવ્યો. તે સમયે શ્રીહરિના દર્શનની ઈચ્છા ધરાવતા સર્વે ગૃહસ્થ ભક્તજનો પોતપોતાના સ્ત્રી આદિ પરિવારની સાથે તે ઉત્સવમાં પધાર્યા તથા અન્ય સર્વે ત્યાગી એવા સાધુ તથા બ્રહ્મચારીઓ પણ પધાર્યા. હે રાજન, તે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીહરિએ સર્વ ભક્તજનોની સાથે ઉપવાસ કર્યો અને રાત્રિએ જાગરણ કર્યું તથા મધ્યરાત્રિએ ભગવાન શ્રી બાલકૃષ્ણલાલનું પૂજન કર્યું તથા સર્વે સંતોનું પણ શ્રીહરિએ વિધિસર પૂજન કર્યું. હે રાજન, બીજે દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી શ્રીહરિએ પારણા કર્યા અને બપોર પછી મોટી સભાનું આયોજન કર્યું. શ્રીહરિના નિમંત્રણથી ત્યાં પધારેલા સર્વે ભક્તજનો તે સભામાં આવી પોતાના યથાયોગ્ય સ્થાને બેઠા અને સર્વે સ્ત્રી ભક્તજનો હતા તે પણ સભાના એક ભાગમાં પોતાની મર્યાદા પ્રમાણે બેઠા. હે રાજન, સર્વે જનોના એક ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી નારાયણ મુનિ મંદ મંદ હાસ્ય કરતા તે સભાને મધ્યે દિવ્ય સિંહાસન ઉપર આવીને વિરાજમાન થયા અને સર્વભક્ત સમુદાયે चंदन पुष्पादि उपचारों थी पूजन कर्यूं। सुंदर चंदन अनेकविध पुष्पना हारो तथा वस्त्रालंकारों थी भक्तजनों द्वारा पूजन करायेला भगवान श्रीहरि मोटी सभा में बैठा छे। तेनी सन्मुख संतो तथा स्थानिक भक्तो तथा देशांतर माथी पधारेला भक्तो पण बैठा छे। ते समय विनयपूर्वक बन्ने हाथ जोड़ी नमस्कार करीने मयाराम विप्र श्रीहरि प्रत्ये कहवा लाग्या। आ प्रमाणे श्री नारायणना चरित्ररूप श्रीमद सत्संगी जीवन नामे धर्मशास्त्रना द्वितीय प्रकरण में आखा अने पीपलाणा गामे महाविष्णुयागनु अनुष्ठान कर्यु अने छेल्ले माणावदरपुर पधार्या ए नामे नवमो अध्याय पूर्ण थयो।